श्री पद्म पुराण उत्तरखंड अध्याय 81। यमुना तटस्थ इंद्रप्रस्थ नामना तीर्थना महात्म्यनी कथा। ऋषिओए पूछ्यु, हे सुतजी, हवे तमे यमुनाजीना महात्म्यनु विस्तारपूर्वक वर्णन करो, साथे ए पण जणावो के आ महात्म्यनो उपदेश कोने कोणे कोना प्रत्ये कर्यो हतो। सुतजीए कह्युं, एक समयनी वात छे, पांडुनंदन युधिष्ठिर सौरभी ऋणी शोभरी मुनि पासे एक समयनी वात छे, पांडुनंदन युधिष्ठिर शोभरी मुनि पासे कल्याणप्रद ज्ञान सांभळवा माटे तेमना स्थान पर गया ने तेमने नमस्कार करीने आ प्रमाणे कह्युं। हे ब्रह्मन, सूर्य कन्या यमुनाजीना तट पर जेटला तीर्थ छे ते बधामा एवं कल्याणमय तीर्थ क्यूँ छे जे भगवाननी जन्मभूमि मथुराथी पण महान होय। शोभरी बोलिया, एकवार मुनिश्रेष्ठ नारद ने पर्वत आकाश मार्गे जई रह्या हता। जता जता तेमनी दृष्टि पर मनोहर तेमनी दृष्टि परम मनोहर खांडव वन पर पड़ी। ते बन्ने मुनि आकाश थी त्यां उतरी गया ने यमुनाजीना उत्तम तट पर बेसीने विश्राम करवा लाग्या। क्षणवार विश्राम कर्या पछी तेमणे स्नान करवा माटे जळमां प्रवेश कर्यो। तेज समय उशीनर देशना राजा सीबीए जे ते वन में शिकार करवा आव्या हता ते बन्ने मुनियों ने जोया। त्यारे तेओ तेमना निकलवानी प्रतिज्ञा करता नदीना तट पर बेसी गया। नारद ने पर्वत मुनि जारे विधिपूर्वक स्नान करीने बाहर आव्या त्यारे राजा सीबीए तेमना चरणों में मस्तक मूकीने प्रणाम कर्या। पछी तो ते मुनि पण राजानी साथे तट पर बेसी गया। त्यां सोनाना हजारों यूप देखाता हता। अभिमान रहित राजा सीबीए ते यूपो पर दृष्टि नाखीने ते देवर्षि नाखीने देवर्षि नारद ने पर्वत ने पूछ्यू, मुनिवरो, आ यज्ञ यूप कोना छे? क्या देवता अथवा मनुष्य अही यज्ञ कर्या छे? काशी वगैरह तीर्थों सिवाय क्या पुरुष अही यज्ञ कर्या छे? बीजा तीर्थों करता अही शी विशेषता छे? ए बतावानी कृपा करो। नारद जीए कह्युं, हे राजा, पूर्वकाळमां हिरण्यकश्यपुए जारे देवताओने जीतीने त्रणे लोकनुं राज्य प्राप्त करी लीधुं त्यारे तेने भारे अभिमान आवी गयुं। तेनो पुत्र प्रहलादजी भगवानना अनन्य भक्त हता, परंतु ते पापात्मा तेमनाथी सदा द्वेष राखतो हतो। भक्तनो द्रोह करवाना कारणे तेने दंड आपवा माटे भगवान विष्णुए नृसि रूप धारण कर्युं अने तेनो वध करीने स्वर्गनुं राज्य इंद्रने समर्पित करी दीधुं। પોતાનું સ્થાન પાછું મળતા ઇન્દ્રે ગુરુ બૃહસ્પતિના ચરણોમાં મસ્તક ચુકાવીને પ્રણામ કર્યા અને ભગવાન નારાયણના ગુણોનું સ્મરણ કરીને કહ્યું, ગુરુદેવ, સમસ્ત વિશ્વનું પાલન કરનારા નૃસિંહ રૂપધારી શ્રી હરિએ મને ફરી દેવતાનું રાજ્ય પ્રદાન કર્યું છે, તેથી યજ્ઞો દ્વારા હું તેમનું પૂજન કરવા ચાહું છું। एना माटे तमे मने पवित्र स्थान बताओ अने योग्य ब्राह्मणों परिचय आपो। तमे अमारा लोकोना हितेच्छु छो, तेथी आ कार्य में विलंब न करवो जोईए। बृहस्पतिए कह्युं, हे देवराज, तमारो खांडव वन रमणीय अने परम पवित्र स्थान छे। त्यां त्रिभुवन ने पवित्र करनारी पुण्यमयी यमुना नदी छे। जो तमे आत्मीय जनोनुं कल्याण इच्छता हो तो तेना तट पर जईने विविध प्रकारना यज्ञों द्वारा भगवान केशवनी आराधना करो। ગુરુ બૃહસ્પતિના વચન સાંભળીને દેવરાજ ઇન્દ્ર તરત ગુરુ દેવતા અને યજ્ઞ સામગ્રી સાથે ખાંડવ વનમાં આવ્યા। પછી ગુરુની આજ્ઞાથી બ્રહ્મકુમાર વશિષ્ઠ અને વગેરે સપ્તઋષિઓ તથા અન્ય બ્રાહ્મણોની વર્ણી કરીને ઇન્દ્રે જગતપતિ ભગવાન વિષ્ણુનું યજન કર્યું। આથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ બ્રહ્મા અને મહાદેવજીની સાથે ઇન્દ્રના યજ્ઞમાં પધાર્યા। સરળ હૃદયના ઇન્દ્ર ત્રણેય દેવતાઓને ઉપસ્થિત જોઈને તરત આસન પરથી ઉભા થયા અને મુનિઓની સાથે તેમના ચરણોમાં પ્રણામ કર્યા। પછી વાહનોથી ઉતરીને તે ત્રણેય દેવતા સોનાના સિંહાસન પર બિરાજમાન થયા। તે સમયે વેદીઓ પર પ્રજ્વલિત ત્રિવિધ અગ્નિઓની જેમ તે ત્રણેયની શોભા થઈ રહી હતી। શ્વેત અને લાલ વર્ણવાળા શંકર અને બ્રહ્માજીની વચ્ચે બેઠેલા પિતાંબરધારી શ્યામ સુંદર ભગવાન વિષ્ણુ એવા દેખાતા હતા જાણે બે પર્વત શિખરોની વચ્ચે વીજળી સહિત મેઘ દેખાતો હોય। ઇન્દ્રએ ત્રણેયના ચરણ ધોઈને તે જળને પોતાના મસ્તક પર ચડાવ્યું અને બહુ જ પ્રસન્નતા સાથે મધુર વાણીમાં આ પ્રમાણે સ્તુતિ કરવાનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, હે દેવ, આજે મારા દ્વારા આરંભ કરેલો આ યજ્ઞ સફળ થઈ ગયો, કેમ કે યોગીઓને પણ જેમના દર્શન દુર્લભ છે તે જ તમે ત્રણે દેવતા સ્વતઃ મને દર્શન આપવા પધાર્યા છો. હે વિષ્ણુ, જોકે તમે એક જ છો તો પણ સત્વ વગેરે ગુણોનો આશ્રય લઈને તમે તમારા ત્રણ સ્વરૂપ બનાવી લીધા છે. આ ત્રણેય રૂપોનું ત્રણેય વેદોમાં વર્ણન છે, અથવા આ ત્રણેય રૂપ ત્રણેય વેદ સ્વરૂપ છે, જેમ સ્ફટિકમણિ સ્વતઃ ઉજ્જવળ છે પરંતુ વિવિધ રંગોના સંપર્કમાં આવીને ત્રિવિધ રંગોના લાગે છે, તે જ પ્રમાણે તમે એક હોવા છતાં પણ ઉપાધિ ભેદથી અનેક લાગો છો. તમારી આ વિવિધતા સ્ફટિકમણિના રંગોની જેમ મિથ્યા જ છે. હે પ્રભુ, જેમ લાકડાઓમાં રહેલો અગ્નિ મંથન કર્યા વિના પ્રગટ થતો નથી, તે જ પ્રમાણે પ્રાણી માત્રના હૃદયમાં રહેલા તમે પરમાત્મા ભક્તિથી જ પ્રત્યક્ષ પ્રગટ થઈને દર્શન આપો છો. તમે દરેક પ્રાણીનો ઉપકાર કરનારા છો. તમારામાંથી એકની પણ ભક્તિ હોય તો અનેકોને સુખ મળે છે. પ્રહલાદજીની કરેલી ભક્તિ દ્વારા આજે બધા દેવતા સુખી થઈ ગયા છે. હે દેવ, અમે બધા દેવતાઓ વિષય ભોગોમાં જ ફસાયેલા છીએ. અમારા મન પર તમારી માયાનો પડદો પડેલો છે, તેથી અમે તમારા સ્વરૂપને જાણતા નથી. તેનું યથાર્થ જ્ઞાન તો તેમને જ થાય છે જે તમારા ચરણોનો સેવક છે, જે તમારા ચરણોના સેવક છે. હે બ્રહ્મા અને મહાદેવજી, તમે બંને પણ આ જગતના ગુરુ છો. આ ગુરુત્વ ભગવાન વિષ્ણુનું જ છે, તેથી તમે બંને એમનાથી અલગ નથી. વાણીથી જે કંઈ પણ કહેવામાં આવે છે અને મનથી જે કંઈ વિચારવામાં આવે છે તે બધું ભગવાન વિષ્ણુની માયા જ છે. જે કંઈ જોવામાં આવી રહ્યું છે એ બધો પ્રપંચ જ મિથ્યા છે, એવો વિચાર કરીને મનુષ્ય ભગવાન વિષ્ણુના ચરણોની ભક્તિ કરે છે. તે સંસાર સાગરથી તરી જાય છે. હે મહાદેવજી, એ ચરણોના મહિમાનું વર્ણન ક્યાં સુધી કરીએ, જેમનું જળ તમે પણ પોતાના મસ્તક પર ધારણ કરો છો. હે બ્રહ્માજી, હું તો એ જ ચાહું છું કે જેમની દ્રષ્ટિ પડવા માત્રથી વિકારને પ્રાપ્ત થઈને પ્રકૃતિ મહતત્વ વગેરે સમગ્ર જગતનું સર્જન કરે છે તે જ ભગવાન વિષ્ણુના ચરણ કમળોમાં જન્મ જન્મ મારો દૃઢ અનુરાગ બની રહે. હે ભગવાન ઋષિ, તમારા જેવા દયાળુ પ્રભુ બીજા કોઈ નથી, કેમ કે જે તમારાથી શત્રુતા કરે છે તેમના માટે પણ તમે સુખનો જ વિસ્તાર કરો છો. જે લોકો એવું કહે છે કે તમે પોતાના ભક્તોના દુઃખ દૂર કરવા માટે જ દયાળુ છો, તો આ તેમની અજ્ઞાનતા છે. હે રાજન, આ પ્રમાણે ભગવાન કેશવની સ્તુતિ કરીને દેવરાજ ઇન્દ્રે તેમના ચરણોમાં પ્રણામ કર્યા તથા તેમના વચન સાંભળવા માટે તેઓ એકાગ્ર ચિત્તે ઊભા રહી ગયા. ત્યારે યજ્ઞ સભામાં આવેલા મુનિઓ ઇન્દ્ર દ્વારા કરાયેલી રમાપતિ ભગવાન વિષ્ણુની આ સ્તુતિ સાંભળીને ભગવદ્ ભક્તિની પ્રશંસા કરતા તેમને સાધુવાદ આપવા લાગ્યા. નારદજીએ કહ્યું, મુનિઓ દ્વારા ત્રિલોકીથી અતીત નિત્ય ધામની પ્રાપ્તિ કરાવનારી તથા સૌને માટે સેવન કરવા યોગ્ય પોતાની ભક્તિનું સમર્થન સાંભળીને સંપૂર્ણ જગતના ગુરુ ભગવાન શ્રી હરિએ ઇન્દ્રને મધુર વાણીમાં કહ્યું. શ્રી ભગવાને કહ્યું, હે દેવરાજ, આ મુનિઓ પરમ જ્ઞાની છે, તેથી જો તેઓ મારી ભક્તિનું ગૌરવ વધારે છે અને તેનો સત્કાર કરે છે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે ત્રણેય લોકમાં નિવાસ કરનારા પ્રાણીઓને ઉપદેશ આપનારા છે. એ જ સદા નષ્ટ થયેલા વૈદિક માર્ગને પુનઃ સ્થાપિત કરે છે. જો કે તમે સ્વર્ગના ભોગોમાં આસક્ત હતા, તેમ છતાં જે ભક્તિપૂર્વક મારા શરણમાં આવી ગયા એમાં કોઈ આશ્ચર્ય નથી, કેમ કે દેવગુરુ બૃહસ્પતિ જેવા મહાત્મા તમારા ગુરુ છે. હે સુરશ્રેષ્ઠ, તમે પ્રચુર દક્ષિણાવાળા યજ્ઞો દ્વારા મારું યજન કરો, પરંતુ મનમાં કોઈ કામના રાખશો નહીં, તેથી તરત જ તમે મારા સમીપના પદ પરમધામને પ્રાપ્ત થશો. તમે દરેક યજ્ઞમાં રત્નોના અનેક પ્રસ્થ ઢગલા દાન કરો, પછી એ જ નામથી આ સ્થાન ઇન્દ્રપ્રસ્થ કહેવાશે. હે મહાદેવજી, તમે અહીં કાશી અને શિવકાચીની સ્થાપના કરો અને પાર્વતીજીની સાથે સદા તીર્થમાં નિવાસ કરો. હે બૃહસ્પતિજી, તમે પણ અહીં નિગમોદ બોધક તીર્થની સ્થાપના કરો. અહીં સ્નાન કરવાથી પૂર્વ જન્મની સ્મૃતિ અને પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય. હું પણ અહીં પરમ મનોહર દ્વારકાપુરી, અયોધ્યાપુરી, મધુવન અને બદ્રિકાશ્રમની સ્થાપના કરું છું તથા સદા અહીં ઉપસ્થિત રહીશ. હે ઇન્દ્ર, હરિદ્વાર અને પુષ્કર નામે જે બે શ્રેષ્ઠ તીર્થ છે તેમને પણ તમારા હિતની કામનાથી અહીં સ્થાપિત કરું છું. નેમિષારણ્ય, કાલંજગીરી તથા સરસ્વતીના તટ પર પણ જેટલા તીર્થ છે તે બધાની અહીં સ્થાપના કરું છું. નારદજી કહે છે, હે રાજા સિબી, શ્રી હરિના કલ્યાણમય વચન સાંભળીને બધાએ એ પ્રમાણે જ કર્યું. હવે આ સ્થાન સંપૂર્ણ તીર્થોનું સ્વરૂપ બની ગયું. તેથી દેવરાજ ઇન્દ્રે સોનાના યુપોથી સુશોભિત અનેક યજ્ઞો દ્વારા ફરી ભગવાન લક્ષ્મીપતિનું યજન કર્યું અને ભગવાનની સામે જ બ્રાહ્મણોને રત્નોના અનેક પ્રસ્થ દાન આપ્યા. દાન આપતા સમયે તેમણે માત્ર એ જ ઉદ્દેશ રાખ્યો કે મારા પર પરમાત્મા નારાયણ સંતુષ્ટ થાય. ત્યારથી આ તીર્થ ઇન્દ્રપ્રસ્થ કહેવાય છે. ઇન્દ્રે અહીં સોનાના યુપોથી સુશોભિત યજ્ઞોનું વિધિપૂર્વક અનુષ્ઠાન પૂરું કર્યું અને ભગવાન વિષ્ણુ વગેરે દેવતાઓની પૂજા કરીને તેમને વિદાય કર્યા પછી બ્રહ્માજીના પુત્ર વશિષ્ઠ વગેરે ઋત્વિજોને ધન વગેરે દ્વારા સંતુષ્ટ કરીને બૃહસ્પતિને આગળ કરીને ઇન્દ્ર સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા. હે રાજન, આમ ભગવાનની ભક્તિમાં યુક્ત થઈને ઇન્દ્રે રાજ્ય કર્યું અને પુણ્ય ક્ષીણ થતા ફરી તેમણે હસ્તિનાપુરમાં જન્મ લીધો. ત્યાં શિવ શર્મા નામે એક બ્રાહ્મણ હતા જે વેદ વેદાંગના પારંગત વિદ્વાન હતા. તેમની પત્નીનું નામ ગુણવતી હતું. ભગવાન વિષ્ણુના ભક્ત દેવરાજ ઇન્દ્ર તેમના ગર્ભથી ઉત્પન્ન થયા. શિવ શર્માએ જ્યોતિષીઓને બોલાવ્યા. જ્યોતિષીઓ લગ્ન જોઈને તેનું ફળ કહેવા લાગ્યા. શિવ શર્માજી, તમારો આ પુત્ર ભગવાન વિષ્ણુનો પ્રિય ભક્ત થશે તથા તમારા કુળનો ઉદ્ધાર કરશે. જ્યોતિષીનું આ શાંતિપ્રદ વચન સાંભળીને શિવ શર્માએ પોતાના પુત્રનું નામ વિષ્ણુ શર્મા રાખ્યું અને જ્યોતિષીઓને ધન આપીને વિદાય કર્યા. શિવ શર્મા બહુ બુદ્ધિમાન હતા. તેઓ મનમાં અને મનમાં વિચારવા લાગ્યા, મારું જીવન ધન્ય છે, કેમ કે મારો પુત્ર વિષ્ણુ ભક્ત થશે. મનમાં આવો વિચાર કરતા રહીને શિવ શર્માએ કોઈ શુભ દિવસે બ્રાહ્મણો દ્વારા પુત્રના જાતકર્મ વગેરે સંસ્કાર કરાવ્યા. જ્યારે 7 વર્ષ વ્યતીત થઈ ગયા અને 8મું વર્ષ શરૂ થયું ત્યારે તેમણે પોતાના પુત્રના ઉપનયન સંસ્કાર કર્યા. ત્યારબાદ 12 વર્ષ સુધી તેનો અંગો સહિત વેદ ભણાવ્યા. ત્યાર પછી શિવ શર્માએ પુત્રના લગ્ન કરી દીધા. બુદ્ધિમાન વિષ્ણુ શર્માએ પોતાની પત્નીથી એક પુત્ર ઉત્પન્ન કરીને પોતાના વિષય વાસના રહિત મનને તીર્થયાત્રામાં લગાવ્યું અને પિતાની પાસે જઈને તેમના બંને ચરણોમાં પ્રણામ કર્યા. ત્યાર પછી મહાપ્રાજ્ઞ વિષ્ણુ શર્મા આ પ્રમાણે બોલ્યા, પિતાજી મને આજ્ઞા આપો, હું સત્સંગ પ્રદાન કરનારા તૃતીય આશ્રમ વાનપ્રસ્થનો સ્વીકાર કરીને હવે શ્રી વિષ્ણુની આરાધના કરીશ. સ્ત્રી, ઘર, ધન, સંતાન અને સુહૃદ આ બધા પાણીના પરપોટા જેવા ક્ષણભંગુર છે, તેથી વિદ્વાન પુરુષો એમાં આસક્ત થતા નથી. મેં વેદોના સ્વાધ્યાયથી અને સંતાનોત્પત્તિ દ્વારા ક્રમશઃ ઋષિ ઋણ અને પિતૃ ઋણથી ઉદ્ધાર મેળવી લીધો છે. હવે તીર્થમાં રહીને નિષ્કામ ભાવથી ભગવાન કેશવની આરાધના કરવા ઈચ્છું છું. ગુણમય પદાર્થોની આસક્તિનો ત્યાગ કરીને જ્યાં સુધી પ્રારબ્ધ બાકી છે કોઈ ઉત્તમ તીર્થમાં રહેવાનો વિચાર કરું છું. શિવ શર્માએ કહ્યું, બેટા, મારા માટે પણ અહંકાર શૂન્ય થઈને ચતુર્થ આશ્રમ સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવાનો સમય આવી ગયો છે. તેથી હું પણ વિષયોને વિષની જેમ ત્યાગ કરીને શ્રી કેશવ રૂપી અમૃતનું સેવન કરીશ. હવે મારી વૃદ્ધાવસ્થા આવી ગઈ તેથી ઘરમાં મારું મન લાગતું નથી. તમારો નાનો ભાઈ સુશર્મા કુટુંબનું પાલન પોષણ કરશે. આપણે બંને શ્રી હરિના ચરણ કમળોનું ચિંતન કરતા હવે અહીંથી નીકળી જઈએ. શ્રી નારદજી કહે છે, હે રાજન, આવો નિશ્ચય કરીને તે બંને મુમુક્ષ પિતા પુત્ર અંધકાર પૂર્ણ અડધી રાત્રિના સમયે ઘેરથી નીકળી ગયા અને ફરતા ફરતા પરમ કલ્યાણ પ્રદ તીર્થ ઇન્દ્રપ્રસ્થમાં આવ્યા. અહીં પોતાના પૂર્વ જન્મના કરેલા યજ્ઞ યુપોને જોઈને વિષ્ણુ શર્માને શ્રીહરિના સમાગમનું સ્મરણ થઈ આવ્યું. તેમણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, હું પૂર્વ જન્મમાં ઇન્દ્ર હતો. મેં જ ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવાની ઈચ્છાથી અહીં યજ્ઞો કર્યા હતા. અહીં મારા ઉપર ભક્ત વત્સલ ભગવાન કેશવ પ્રસન્ન થયા હતા. મેં રત્નોના પ્રસ્થ એટલે ઢગલા દાન કરીને અહીં બ્રાહ્મણો અને સપ્ત ઋષિઓને સંતુષ્ટ કર્યા હતા. તેમણે જ મને વિષ્ણુ ભક્તિની પ્રાપ્તિ તથા આ જન્મમાં મોક્ષ મળે એવા આશીર્વાદ આપ્યા હતા. આ તીર્થને સર્વ તીર્થમય બનાવીને ઇન્દ્રપ્રસ્થ નામ આપવામાં આવ્યું હતું. તે મુનિવરોએ આજ સ્થાન પર મારું મૃત્યુ થવાની વાત કહી છે અને અંતમાં ભગવાનના પરમધામની પ્રાપ્તિ થવાનું આશ્વાસન આપ્યું છે. આ બધી વાતો મને અત્યારે યાદ આવી રહી છે. આ નિગમોદ બોધક નામનું તીર્થ છે જેને મારા ગુરુ બૃહસ્પતિએ સ્થાપિત કર્યું હતું. સપ્ત તીર્થ અને નિગમોદ બોધક આ બે તીર્થોની વચ્ચે દેવતાઓએ ઇન્દ્રપ્રસ્થ નામના મહાન ક્ષેત્રની સ્થાપના કરી છે. પિતાજી, આ પૂર્વથી પશ્ચિમ એક યોજન પહોળું છે અને યમુનાના દક્ષિણ તટ પર 4 યોજન લંબાઈમાં ફેલાયેલું છે. મહર્ષિઓ ઇન્દ્રપ્રસ્થની સીમા આટલી બતાવી છે. અધ્યાય 81 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.